જે પેલા આગ્રહ હતો ત્યાં તો આગ્રહ છૂટી જાય, અને હું બાપ છું એ આગ્રહ છૂટી જાય, હું ચંદુલાલ છું એ આગ્રહ છૂટી જાય, બધા આગ્રહો તૂટી જાય. તારે આપણે જાણવું કે આ સંપૂર્ણ જીવ છે, એ તો મિથ્યા જીવ છે. મિથ્યાત્વ થશે ને એની સંકેત થાય નહીં, એવું બધું કઠણ છે. એ દ્રષ્ટિ છે. હું ચંદુલાલ છું એ પહેલું મિથ્યાત્વ, આ ભાઈ નો ધણી છું બીજું મિથ્યાત્વ, હું જૈન છું ત્રીજું મિથ્યાત્વ, હું પાંસઠ વર્ષ નો છું ચોથું મિથ્યાત્વ, હું જાડો છું ચોથું મિથ્યાત્વ, બધા મિથ્યાત્વ મિથ્યાત્વ જ ભાઈ. હવે આ મિથ્યાત્વ થી છોડાવે, આ મિથ્યાત્વ થી છોડાવે ત્યારે સમ્યક પ્રાપ્ત થાય. છોડાવના જોઈએ, વચ્ચે બંધેલો થોડી છૂટે છોડી શકે નહીં, પોતે બંધેલો પોતાની જાતે છૂટી શકે નહીં, કોઈ છૂટી શકેલો નહીં. એટલે છોડાવનાર પાસે છોડાવવું જોઈએ. એક ઓટો તો છોડાવી દેવો જોઈએ, પછી છે તે આપણે મેરેજ છોડી શકીએ. શું કોઈ જન્મેલો છૂટી શકેલો નહીં, સ્વયં બુદ્ધે છૂટી શકેલા નહીં, આગલા અવતારમાં બંધ છોડાયેલો છે ગુરુ, આગળના ગુરુ પાસે. શું કહ્યું? નૈસર્ગિક રીતે જાય છે, નૈસર્ગિક રીતે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. નૈસર્ગિક હોય નઈ આ દુનિયામાં, કોઈ ચીજ નૈસર્ગિક હોય નઈ. 100% નૈસર્ગિક દેખાય ખરું, 100% ગુરુ ક્યાં સુધી કામના, અંદરનો લાઈટ પ્રકાશ થાય ત્યાં સુધી કામના, પછી પ્રકાશ થાય એટલે સાહેબ કે આવું મારી મારી કરી દઉં. તો ક્યાં સુધી ગુરુ કામના, એટલે અંદર ના ગુરુ શરૂઆત ના થઈ જાય, અંદર ગુરુ પદ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી પેલા કામ ના. નહી તો સ્વસંદી કહેવાય. જો બહાર કોઈ નથી, અંદર જાગ્યા નથી, તો સ્વસંદ અવસ્થામાં છે. એટલે રોકે જીવ સ્વચંદ તો પામે અવશ્ય. એક મિનિટ પણ સ્વચંદ જો છોડ્યો હોત તો કલ્યાણ થઈ જાય. અનાદી કોટ્યવધી જોડન થી પોતાના દાપણે જ ચાલ ચાલ કર્યો, માર ખા ખા કર્યો. એટલે ગયા અવતાર નો માર યાદ નહીં રહેતો, એટલે ચાલે કોપા બની જાય. ગયા અવતાર માર ખાતો તો યાદ ના રહે અવતાર માં, એટલે ચાલ્યા કરે પોતાના દાપણ થી જ માર ખાતા. એટલે કબરજે લખ્યું, ગ્રો કે જીવ પ્રસન્ન તો પામે અવશ્ય મોક્ષ. પ્રસન્ન રોકે તો મોક્ષ થાય, કે બીજી બધી ક્રિયા જ્ઞાન માર્ગે જરૂર નથી, પ્રસન્ન રોક્યો છે તો મોક્ષ છે. લોકો મેં પૂછેલું ખરું, સાહેબ ગુરુ ના હોય તો ના ચાલે કે છે. ત્યારે તીર્થંકરો ભગવાને કહ્યું કે જો તારો દોસ્ત તને પોતાને દેખાતો હોય તો ગુરુની જરૂર નથી કે છે. તારો દોસ્ત તને પોતાને દેખાતો હોય તો ગુરુની જરૂર નથી કે છે. તારો દોસ્ત તને દેખાતો નથી માટે ગુરુની જરૂર છે. અનંત દોષ ઉપાદન છે. હા, એક દોષ નથી, અનંતા દોષ છે. હજુ છતાં પોતાને બે ત્રણ એમ દેખાતા હોય. એમની સમીપ જ થાય શાયદ સંકેત, એવું શાસ્ત્રો કહે. શાયદ સંકેત કેવળીઓની સમીપ જ પ્રગટ થાય એવું શાસ્ત્રો કહે છે. શાસ્ત્ર નું માનવું છે, જ્ઞાન નું માનવું છે. જે માનવ માનવાનું શું હોય છે, શું હોય છે? શાસ્ત્ર ના આધાર વગર તો કોઈ કોઈ રૂપી ના. જ્ઞાની નું માનવું છે, શાસ્ત્ર નું માનવું છે, માનવું આપણે શું હોય? ભગવાને એમ કીધું છે કે આગમ યુક્તિ ને અનુભવ ત્રણ પ્રમાણ છે. કોઈ બી વસ્તુ આપણે ગમે તેની સામે માની, પણ આગમ માં આધાર ન હોય ત્યાં સુધી. એમ કે છે આપણે કોઈ પણ વસ્તુ સાંભળીએ કોઈ ની પણ, પણ જ્યાં સુધી આગમ નો આધાર ના હોય ત્યાં સુધી માનવું નહીં. તમે બીજા માણસ પરીક્ષા ન કરી શકે, પરીક્ષા ની વાત નથી. સંકેત ચિંતા ના થાય, કોઈ પણ કાર્ય કર ચિંતા ના થાય. સંસારમાં રહેવા થતા સ્ત્રીઓ સાથે રહેવા થતા ચિંતા ના થાય. એમ સાહેબ સાહેબ સંગીત કોને છે ને નથી એનો કોઈ પ્રશ્ન નથી અત્યારે. પ્રશ્ન એટલો જ આપણે, વાત એટલી છે કે સાહેબ સંગીત ભગવાન ની દેવળી ની સમીપે કે તીર્થંકી સમીપે થાય એ વાત અક્ષર અક્ષર પ્રમાણ હું માનું છું. પવિત્ર જીવનને જોઈને જેટલા જલ્દી સંસ્કાર પડી જાય છે એટલા પોતાની જાતે વાંચવાથી કે પોતાની જાતે કરવાથી વર્ષો સુધી પડતા નથી. એક દ્રષ્ટિથી સત્પુરુષની દ્રષ્ટિથી જીવનને એમની મુખાકૃતિ જોઈને જીવનમાં જે ઉતરી જાય છે એ નથી ઉતરતું. એ દાખલો કે સાહેબ સંકિર્તિ કેવડી ભગવાન ના સમીપ માં થાય એટલે આવા કેવડી કે જ્ઞાનીઓ ના મુખારવી જોવાથી કે એમના પાસે રહેવાથી જે પ્રાપ્તિ થાય છે એ ગમે એટલું આપણે શાસ્ત્રો વાંચીએ કે ગમે તેટલી સાધના કરીએ તો એ થતું નથી. આત્મા હોતો નથી, આત્મા જ્ઞાની પાસે છે. શું છે શાસ્ત્ર? શાસ્ત્ર જ્ઞાની ના હોય તો શાસ્ત્ર. જ્ઞાની તો હતા અમારા જે આ બધી પુસ્તક છે ને બધું શાસ્ત્ર રૂપ જ છે. આમાં એક શબ્દ આગો પાછો કોઈ કહે નહીં. ચૌદ આપવાની કહે છે તે ચૌદે શાસ્ત્રો છે. જ્ઞાની પોતે જંગમ તીર્થ છે. કારણ કે આ વાણી નો દયાલ આ વાણી નો કોઈ માલિક નથી. આ વાણી જે બોલેલા તેનો કોઈ માલકી વગરની વાણી છે. ઉપર શું કહો બધા? બાપો નથી ઉપર તો બાપો ભગવાન પાસે ઉતરી આવ્યું નહી એવું હતું. આ વાણી નો કોઈ માલિક નથી. હું પોતે આનો માલિક નથી. આ માલકી યુગ ની વાણી છે એનું નામ શાસ્ત્ર. પરંપરા તો ભગવાન ની પરંપરા તો તીર્થંકરો ની પરંપરા તો ભગવાન પરંપરા સવાલ નથી. આ વાણી જે છે એ માલકી કોઈની નથી, તીર્થકરો ની નથી, મારી નથી, કોઈની નથી. આ માલકી વગર ની વાણી છે. હંમેશા માલકી વગર ની વાણી દયાલાલ માલકી વગર ની વાણી ને દેશ ના કહેવાય. શું કહેવાય? આ દેશ ના છે. તીર્થંકર ભગવાન અને જ્ઞાનીઓ ની દેશ ના ગણાય. જ્ઞાનીઓ પણ દેહ ના માલિક ના હોય, વાણી ના માલિક ના હોય, મન ના માલિક ના હોય એને જ્ઞાની કહેવાય. પૂર્ણ જ્ઞાની. શું કહ્યું? બરાબર છે. દેહ વાણી ને મન તો જડ પદાર્થો છે ને, એના માલિક કેમ હોય છે? જ્યાં ત્યાગા ત્યાગ સંભવે નહીં. કપલદેવ કહ્યું ને જ્ઞાની પુરુષ કોણ? ત્યાગા ત્યાગ સંભવે નહીં. ત્યાં ત્યાગ ઉદય પ્રમાણે જ હોય. શું કહ્યું? જેના પોતાપણું ના હોય, પોતાપણું ના હોય એ જ્ઞાની. વાત તો સમજવી પછી એમને સમજવાના તો ચાલે નઈ ને. આમાં આવી કોઈ પણ ચીજ સંબંધી ભય ન લાગે ત્યારે સ્વતંત્ર જ હોય. કોઈ ઉપરી નહીં, મિત્ર નિરાલ ભગવાન પણ ઉપરી નહીં. ભગવાન એમને વશ થઈ ગયેલા હોય. મિત્રાગ્રહ ભગવાન વશ થઈ ગયેલા હોય એટલે કોઈ ઉપરી નહીં એમના મિત્ર. તેને કોઈ પણ પ્રકારનો ભય નથી. પછી તમારી ભડકથી તમે પરમાત્મા છો, પરમાત્મા ભડકે તો જગત ભડકી જશે. આપણે પ્રકૃતિ ને પેલે પાર છીએ. તમારે ભડકશી, તમે પરમાત્મા છો. મંદ કસાય ને ધર્મ કરો છે. મંદ કસાય ને ધર્મ કયો છે ને કસાય રહિત ને જ્ઞાન કયું છે. ધર્મ થી કસાય મંદ ન કરો તો કાં તો ધર્મ ખોટો છે, કાં તો તું ખોટો છે. ધર્મ વિતરાગો નો છે તેથી તેને ખોટો કેમ કહેવાય? ધર્મ ક્યાં સુધી મંદ કસાય હોય ત્યાં સુધી. તો મંદ કસાય આખું જગત, આખું હિન્દુસ્તાન કસાય આત્મા તરીકે ગણાય છે. જ્યાં સુધી કન્યક્ત નથી ત્યાં સુધી કસાય આત્મા તરીકે ગણાય. અને હિન્દુસ્તાન ના બહારના લોકો ઇન્દ્રિય આત્મા તરીકે ગણાય. એટલે ઇન્દ્રિયોમાં જ રમણતા, ઇન્દ્રિયો પોતે માને છે, પોતે આ છું એની રમણતા થયેલા કરશે. અહીંયા ઇન્દ્રિયોની રમણતા નથી, કસાયાનો રમણતા. અને કસાયાત્મા નથી મુક્ત થયો તો શુદ્ધ આત્મા. વાક્યો આજે ન સમજાય તો રવા દેજો. ના દર સમજાય, એક ના સમજાય એમ ના માનું કા ન એવું ના માનું. કયું વાક્ય કયા અપેક્ષામાં અને કયા કોન્ટેક્સ્ટ માં કીધું હોય એ સમજી શકાય નહીં, એ પછી ખુલાસાથી સમજાય. કેમ કોઈ એક વાક્ય વિતરાગ ના બધા વાક્યો એવા છે કે એના કોન્ટેક્સ્ટ માં ન વાંચે તો માણસ એમ થાય કે આ કેમ. આપણે તો શિવશંકર ના દર્શન કરવા છે, અહીં બેઠા છે તેમને. જાગૃતિ રાખવાનો પ્રયાસ થવો જોઈએ. હા એ થાય, પણ પણ ચારિત્ર મોહ છે તો પછી નીકળે તો ખરા. ઘણી વસ્તુ એવી હોય કે આપણને ન ગમે, આપણે બોલીએ બોલી જવાય, પછી થાય કે આ ન બોલી જવાય વસ્તુ સારું હતું, પણ બોલી જવાય એ ચારિત્ર મોજ છે ને. એટલે વર્ષા નથી ને, આપણે ચારિત્ર બોલે વર્ષા આ મોજ એનો ખરેખર નથી. હા બરોબર દાદા, પણ મેં એક જોયું છે એ તો આ પેલા કન્યા ને વળી છે એનું પોતાના બરોબર પોતાને પોતાનો વિકાસ બરોબર છે. આપની જે પાંચ આજ્ઞા છે, પાંચ આજ્ઞા માં જો નિરંતર રહેવાય તો ચારિત્ર મોહ પણ ચારિત્ર મોહ પણ દેખાતો ઉડી જાય છે. અમારો ભરેલો માલ નીકળે છે, ભરેલો માલ નીકળે છે, પણ ભરેલો માલ નીકળે છે એ પાંચ આજ્ઞા માં નથી. હું એમ માનું છું એ પાંચ આજ્ઞા માં નથી. ભરેલો માલ નીકળે છે બોલે છે એ પાંચ આજ્ઞા માં નથી, બરોબર એટલે બોલે નહીં. પછી આ વસ્તુ જે ભરેલો માલ પછી નીકળવો જ જોઈએ એવું કેવું શું છે? પાંચ આજ્ઞા ની એની અસર ના રહે, મોડું પડી જાય. આપડે ઉડી જાય ને, અમુક તો ઉડી જાય ને, નીકળ્યા કરે. હા થોડું થોડું પડે, પણ અમુક ઘણો ભાગ ઘણો ઘણો ભાગ ઉડી જાય. હા પણ બધું ઉડી જશે ને, પાંચ આજ્ઞા એ વાત કરી છે. હા પણ જો રે તો ઉડી જાય છે, મારે કહેવાય તો કરે મળે નીકળે ખરું, પણ હા એ જુદી વાત છે. પણ એ સાફ પીતું હોય, ભારે નો હોય. હા એમ કઈ શકો તમે ત્યાંથી મને તો આજ્ઞા મળો, સંપૂર્ણ આજ્ઞા મળો શું બને. બાકી વાત કરે એને લેવા દેવાના, લેવા દેવાના, કારણ કે બે પ્રકાર છે બધાને. બરોબર કારણ કે આજે કોઈ ઉપયોગ થયો આવશે ને એમ અત્યારે ગયા ઉપયોગ ગયા. મારો આત્મા છે એ આવરાયેલો છે કર્મોથી, મારો આત્મા છે કર્મોથી થોડોક આવરાયેલો છે અને એ શુદ્ધ થતો જાય છે, સમજો. દાદા નો આત્મા કમ્પ્લીટલી વિશુદ્ધ બની ગયો છે. હવે જેવો વિશુદ્ધ દાદા નો આત્મા છે, જેવો જેવો જે શ્રીમંત સ્વામી નો હોય ને, એમાં આપણામાં એમાં આપણામાં એમાં શું ફેર તે કરો. પણ એ જે જોઈ શકાય એ આવરણ કમ્પ્લીટલી ક્રિસ્ટલ ક્લિયર જેને આપણે કહીએ છીએ, બહુ ક્લિયર છે, બહુ ક્લિયર છે. આપણને સમજાય ખરી, મારી વાત સમજાય. હા બરોબર, પણ ભાષા કઈ હોય? ભાષા સમજી જવાય. અરે આપણે જઈ પાછા ઘઉં ચોખા બાજરી બધું ત્યાં પણ ભગવાન ની ક્યાં વાત થાય? વાણી એટલી બધી છે, એટલી બધી સુંદર હોય, એટલી બધી મારું વારી હોય, એક એક શબ્દ માં કેટલો બધો વાત થયો. દાદા ના પણ એક શબ્દ માં ઘણો વાત થયો છે, એની ઊંચી ઊંચી વાણી. હા તો એ તો કેટલું ઊંચું હોય છે એ બધું. અત્યારે જે આ વાણી ગઈ છે ને, એવી વાણી જરૂર ના હોય ચિંતન કરવા ને સવાલ નહીં ઉભો થાય ને બધા, જરૂર નહીં. આપડે બોક્સ નાખવા જવું પડશે કે આપે ભવિષ્ય કોણ આપડે બોક્સ નાખવા જવું પડશે? હવે માંગવાની જરૂર જ ક્યાં આવી જાય? થયો છે પછી આવ્યો ભાઈ, થઈ જ ગયો છે. બધી માંગવાનું ક્યાં રહ્યું અને મોકલવાની ક્યાં વાત થઈ ગયો? હા એમને જે કર્યો કે હવે દાદા એવું ન થાય, હવે આમ ન થાય એ મેં બોલ્યા. હવે એ દિશામાં લઈ જવાનું, કાર્યક્રમ માં લઈ જવાનું કે ઉપયોગમાં લઈ જવાનું? હવે આવું નહીં થાય. બરાબર, એમ કહ્યું હવે નહીં થાય. સત્તરની જાગૃતિ થઈ પણ એ બોલ્યા જે ભવિષ્ય નહીં થાય. ચારિત્ર મો કહેવાય ને, ચારિત્ર મો તો ખરો ને. આ તો વાત પણ આપડે એવો વર્તાવ કરીએ, બે લાગણી નથી આપડે, ખરાબ લાગણી નથી, નહીં વર્તાવ કરીએ લાગણી છે એવો વર્તાવ તો થઈ શકે, દરેક ડિફિકલ્ટ છે, એમાં કઈ મુશ્કેલી નથી. એટલે આપડે એમ કે તમારા માટે એમને થોડું સહાય યાદ આવે, ખબર વગર થાય જાગૃતિ હોય સંપૂર્ણ તો ફેર પડી જાય, ઘણો ફેર પડી જાય. એ જાગૃતિ હતી નથી ને, પેલા નો જોર વધારે છે, નાનો જોર ઓછું છે. સ્વરૂપ જ અલૌકિક દેખાય, અલૌકિક દેખાય, સંપૂર્ણ અલૌકિક દેખાય. એ ગુનાર જો તો એટલે મન મત કરી ના. પછી પેલું આપનું જે લખ્યું છે ને જન્મ, આપણે કુંડળી કે કુંડળી, આપણે કુંડળી એટલે આપડે એનું ધ્યાન નહીં રાખવું, એ તો કુંડળી સાધા નહીં. એટલે એમ કે હવે તેને બાકી રહ્યા, અરે બાકી યાદ રહેશે તો શું હાલ આપડે પોતે જ કયા છે જન્મ ખુલ્લી રીતે આધાર છે, આધાર એમને શું કહ્યું આપડા કે સો વર્ષ ના થાવ સુભાષ, એવું બધા જાત જાત બોલી જાય પણ સુભાષ નથી બોલે ને, એટલે આપણે સમજવું પડે કે આની પાસે કઈ કુદરત નું કારણ છે. જન્મ કુંડળી આ કુંડળી છે ને એની ઉપર વર્ટ કરશે આમ, શું કહ્યું આ દાદા એક છે, આ હજુ ભેદ જ્ઞાન નો ઉગાડ થયો થતો નથી. ગેર તમને લાગે છે, ગેર તમને લાગે છે કઈ વાત કરીએ તો આવી જાય. હા એ જ કહું છું, એટલે એ કરો, જે મુખ્ય કરવાનું છે એ છે, બીજું કઈ કરવાનું નથી આમાં. તમારે ઉગાડ કરવાની જરૂર છે, એટલું ઉગાડ થયેલો જ છે, તમને ખબર નથી એ થઈ જશે, ઉગાડ થયેલો જ છે. આપણે કોઈ કામ માંથી નિવૃત્ત થયેલા તરત જ એવી યાદ આવ્યા કરે છે. એ દાદા એમ કે છે શાંતિભાઈ, કે દાદા નું 24 કલાક નિરંતર રટન રહ્યા જ કરે છે, કઈ પણ કામ હોય તો બરોબર, પણ પછી તરત જ દાદા રટન આવી ગયા છે, રાત ના પણ દિવસ ના પણ રટન રહ્યા જ કરે છે. પછી આટલી તીવ્ર ઝંખના છે અને એમ છતાં આ મને એવો ઉઘાટ થયો નથી એમ કેમ લાગે છે? પણ કોઈ વખત એમ પણ થાય છે કે હમણાં થશે એવું મને લાગે છે, પણ પછી થતું નથી. સુખ શેની અપેક્ષા રાખે છે જરા? ઉઘાટ થયો છે હા, આ પેલી બુદ્ધિ છે ને એવું આવું દેખાય દેખાય કરે થયો નથી. 24 કલાક દાદા દેખાય છે, પછી એના ઉપર રટન છે, પછી શું બાકી રહ્યું? અને ચિંતા કોઈ થઈ તો ચિંતા ના થઈ, સંસારમાં રહેવું બૈરા થઈ ગયા લાગે છે, હળવાશ લાગે છે, એકદમ હળવાશ લાગે છે, નિવૃત્તિ લાગે છે, દરેક પ્રવૃત્તિ ટૂંકાવી નાખી, સંસારની બધી પ્રવૃત્તિઓ ટૂંકાવી નાખી છે. એટલે ધીમે ધીમે ના હોય તો ઉઘાટ થઈ ગયો. આ તો તમે અહીંયા આવી ગયા, મને ખબર નથી તમે અહીંયા આવશો. આ સમજો કે એક બાજુ એમને ખ્યાલ હશે કે આપ અહીંયા આવવાના છો, એટલે એમના જમાઈ અહીંયા છે, તમારી ઈચ્છા બધી પૂરી થઈ ગઈ. ઉઘાટ થયેલો છે, નથી થતો કેમ હજુ કહો? હા ઉઘાટ, આ તો આ દ્રષ્ટિએ તો બરોબર છે કે આ સમજમાં આવી ગઈ છે વાત એ બધું, પણ હજી આમ દેહ ને હાથમાં જુદા છે ને વધારે શું જોઈએ? તો કે નહીં, ફટાફટ લાગવું જોઈએ, ફટાફટ એટલે અનુભવમાં ફટાફટ આવવું જોઈએ. પણ એમને અનુભવ તો છે કે આ જુદા છે, હું જુદો છું, આ શાંતિભાઈ જુદા છે, એમ એમને અનુભવમાં રહે છે. વિશેષ શું જોઈએ? પેલો અનુભવ એ કે આ દુનિયામાં કોઈ 24 કલાક નિરંતર રહે નહીં. કાલ જ્યાં સુધી આત્મા નો અનુભવ ના થયો હોય ત્યાં સુધી પ્રજ્ઞા હોય નહીં, અને પ્રજ્ઞા હોય તો 24 કલાક કોઈ વસ્તુ દેખાય છે ભૂલી જાય, જગત વિસ્મૃતિમાં જ ચાલ્યા કરે. કોઈ માણસ એવું નથી કે 24 કલાકે આ દવા. એટલે આ આત્મા પ્રાપ્ત થઈ ગયો ત્યારે લઈને પ્રજ્ઞા પ્રાપ્ત થઈ ગઈ, પ્રજ્ઞા લઈને દાદા 24 કલાક દેખાયા કરે, આપણે સ્મૃતિ રહ્યા કરે, શાંતિ રહ્યા કરે. પેલા સુધી 8000 રૌદ્રદાન થતું હતું, અત્યારે 8000 રૌદ્રદાન થાય નહીં. એ જે થતું હોય તે ઘૂંઘરામણ છે, 8000 રૌદ્રદાન નહીં. જે થતું હોય અત્યારે તે ઘૂંઘરામણ છે. શું છે? હા ઘૂંઘરામણ છે. કથો કે છે 8000 રૌદ્રદાન તો પોતે કર્મ બંધાય, સમજો ને? આ તો કર્મ ના બંધાય એ ઘૂંઘરામણ છે. એટલે એવું કઈ છે, બધું વાલરાઈટ થઈ ગયું છે. સચ્ચી આમાં એક રાયચંદ રતનસિંહ ગાંધી ના દીકરા નો એક પ્રસંગ બનેલો છે, મણિલાલ ગાંધી નો. આપને મેં પહેલી વાત પૂછી ને, તમે 3 વખત મને કીધું, છતાં હું રોકાણો નહીં ત્યાં વડોદરા. એના એની સામે એવું બનેલું સમજાવે બીજી વાત, એની સામે એવું પાણી ની તરફ સમજો અને આ જ્ઞાન ની તરફ કૃપાળુ દેવ ને પૂછવા માંડ્યા. બરાબર. એટલે મને શાંતિભાઈએ ત્યાં કાગળ લખેલો, એ હયાત હતા કે તમે આ તક ગુમાવી છે, આ તમે મણિલાલ જેવું કર્યું છે. શાંતિભાઈએ મને એમ લખ્યું. એટલે શાંતિભાઈ પાછું ઇન્ટરપ્રિટેશન કર્યું કે દાદાએ કહ્યું હતું તમે રોકાયા નહીં કરશો, ગાડી રોજ લઈને આવ્યો, ટેક્સી રોજ રૂપિયા ખાય, બધો થાય છે, ફરી જ્ઞાની નો સંગ નહીં મળે. હા બરોબર. એટલે પણ થઈ ગયું, એનું ઉકેલ આવી ગયો. નક્કી કરે પણ ખબર નહીં કઈ ને કઈ વિઘ્ન આવી જાય છે. વિઘ્ન દાદા ભગવાન ના અસીમ જય, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. તમે બોલો છો? અમે બધા બોલીએ, બધા બોલે રોજ. નક્કી કર્યું હોય કે આપડે રોજ 8 કલાક વડોદરા દર્શન માટે, પણ આપ નીકળી ગયેલા, 8 કલાક મોડા પડ્યા. બરોબર. આવે નહી આવી. અને બીજા અત્યારે હું ત્યાં પાલનપુર માં બ્રાન્ચ મેનેજર છું ત્યાં દેના બેંક માં, પણ હવે નોકરી કરવાની ઈચ્છા થતી નથી દાદા, સાચી વાત કહું છું, તો મારે રાજીનામું આપવું છે, આપી દઉં ત્યાં પાલન થી દઉં તારે કેમ કરો? મન નોકરી કરવાનું થતું નથી દાદા, એ કારણ કે આપડે કોઈ એવું છે ને કે રજા જોઈતી હોય. શું વેપાર કરશો, નોકરી કરશો? પછી પછી તો હવે જે તમે કહેશો એ કરીશો, અથવા જે સૂચશે. અત્યારે તો અંધકાર છે સામે, અત્યારે તો કઈ અંધકાર છે, આ પછી કહેશો કે જે સૂચશે એ કરશો. પણ નોકરી કરવાની ઈચ્છા થતી નથી, આજે 3 મહિના થી અહીંયા છું, રજા એક્સટેન્ડ કરે જવું છું. 3 મહિના થી અહીંયા છે, રજા એક્સટેન્ડ કરે જાય છે, નોકરી કરવાની ઈચ્છા નથી થતી. મારું તો અહીંયા છે, ત્યાં પાલનપુર જ રહેવું, બરોડા સ્થાયી થવું છે મારે. આમ ઈચ્છા વડોદરા સ્થાયી થવાની, વડોદરા સ્થાયી થવું છે. પણ આ બાબુ હવે તૈયાર થઈ ગયો છે, અને મારે કઈક થોડો બિઝનેસ કરવાની ઈચ્છા છે ત્યાં બરોડા ની અંદર. બસ સાહેબ, પછી કહેજો. તો કલાકે એડ્રેસ આપવું નહીં પડતું, એવું અમાર ના આપે. જે લાખ લાખ વચ્ચે વસ્તુ પ્રાપ્ત ના થાય, પ્રાપ્ત થાય પછી એડ્રેસ ના આપે તો આપડે સમજમાં ફેર જ છે એમ લાગે છે ને. એ એડ્રેસ ના આપે ને તો કાયમ રહે એવું સુંદર. વધારે ના આપે થોડું ઘણું એટેન્શન, પણ એટેન્શન આપવાનું. તમને કેમ લાગે દાદા? કારણ કે અમારે પોતાને એટલું બધું કઈ ડીપ નોલેજ આમાં વધતું નથી. એટલે ના હોય તો ફરી કાલે આપીએ એડજસ્ટ. એક વખત જે જ્ઞાન છે એ જરા આપણે બરાબર મગજમાં બેસી જાય કે એની પછી બીજું કઈ. આ વર્લ્ડ પોતે જ પઝલ છે, વર્લ્ડ પોતે જ પઝલ છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ, ઇટસેલ્ફ પઝલ થયેલું છે. એટલે અમે જ નહીં, પઝલ જ ઉભા થયા કે માણસ ને પઝલોમાં જ ઊંચાયા કે રાખો દઈએ. એટલે આ પઝલમાં તો સોલ્વ કરી દઈએ ભાઈ, પઝલ ઉભું ના થાય કોઈ પણ પ્રકારનું, ગમે તે ટાઈમે કોઈ મારે તો પઝલ ઉભું ના થાય, કોઈ ગારો પડે તો પઝલ ના થાય, ગજુ કાપી જાય તો પઝલ ના થાય. ધંધા તે દશામાં રહેવાય છે. એટલે આ બે દાડા ધ્યાન રાખો કાલે, જો અનુકૂળ હોય તો. નહીં તો અમારે ત્યાં ફરજિયાત વસ્તુ નથી. બિહાર ની ઈચ્છા હોય તો બેસે નહી. ઘણી બધી વસ્તુ પણ ઘણી જગ્યાએ આવું લખ્યું છે, ઘણી જગ્યાએ આવું લખ્યું છે, એટલે અમને મૂંઝવણ ઉભી થઈ જાય છે. મૂંઝવણ ઉભી કરવાની કારણ નથી, અહીં લખવાનું બીજું કઈ છે જ નહીં, બધાનું લખાણ આમાં આવી જાય. આ લખાણ બધા આમાં હોય નહીં, આખા દુનિયા નું લખાણ આમાં આવી જાય. બધું બીજા બધા જે લખાણ છે ને એ બધા સત્ય છે. શું છે? અને આ સત છે. આ લખાણ બીજા બધા છે એટલે સત્ય છે, અને આ સત છે એ રિલેટિવ છે, આ રિયલ છે. આ તત્ ફળ આપનારું પેલું કરવું પડે, આમાં કરવું ના પડે. લાખ અવતારે કઈ હા સાધુ પણ કહે તો કઈ આ છૂટાય નહીં, આ વિજ્ઞાન થી છૂટાય. આ વિજ્ઞાન એવું છે, છુટકારો કઈ સર્વ દુઃખો થી મુક્તિ આપે. અહીં સંસાર બેઠા એટલે બીજા સત્ય જોડે સરખારા જેવી, આ સરખારા જેવી ચીજ ને અજોડ વસ્તુ છે. આ અજોડ બીજું બધું બુદ્ધિ નું લખેલું છે, આ જ્ઞાન ની વસ્તુ છે. અમે બુદ્ધિ ચાટે નથી, બુદ્ધિ ની વાત જ નથી એમાં. એટલે અમે તમને કહીએ કે બરોબર તું કામ કરી દેજો, અને સરખામણી કરવા જેવી ચીજ નથી, આ અજોડ વસ્તુ છે. લો થોડી થોડી વખત દાદા ભગવાન આશી દેજે. કે આત્મા સામાયિક છે, આત્મા પ્રાપ્ત થાય તો સામાયિક આખો દાડો સામાયિક જ છે. શું શુદ્ધ આત્મા પ્રાપ્ત થાય એ સામાયિક. આ તમે જે સામાયિક છે એનું સામાયિક છે ને, એ તો આત્મા પ્રાપ્ત થયા પહેલાનું સામાયિક છે. એટલે મનને સ્થિર કરવાનું છે. મન ભટકતું હોય ચિત્રથી, તે ભટકતી હોય તે ના ભટકે એટલા માટે સ્થિર કરવાનું. આ તો બધું સ્થિર જ થઈ ગયું, વર્ષ થઈ ગયું મન. આ બોલીને તમે સામાયિક કરો જ વાત દીધી છે. આ આ બોલીને કરો ને તો સમાધિ કરો, સમાધિ સમાધિ થાય કેવું, અને મય અમૃત દર્શે, મય અમૃત દર્શે બહુ. એટલે ઘણા માણસો 50 મિનિટ રોજ બોલે, તેરા સામાયિક ને આવે જરૂર ના રહી, એ તો આત્મા પ્રાપ્ત થતા પહેલા ની સ્થિતિ છે. એટલે કોઈ કોલેજ માં માણસ સ્પોર્ટ સેન્ટર માં જાય એના જેવી વાત થાય. સિમરજી કહે છે કે પણ પોતાને એવું લાગતું ના હોય કે મને મન વશ થઈ ગયું છે, એનું શું એમ? વાંધો નહીં, મન જોડે ફોન કર્યા જ કરે છે, મન જોડે ફોન કરવા નથી, મન એક મેય છે, તમે જ્ઞાતા છો, મેય જ્ઞાતા નો સંબંધ. પેલા તો મનમાં તરબાયકા થાય ત્યારે વિચાર આવતો ને, એટલે આ સંબંધ જુદી જાત નો થયો, સંબંધ બદલ્યો. હાઈસ્કૂલ ના સ્ટુડન્ટ હતા ત્યારે બધા કોલેજિયન થયા, એટલે આ જુદો સંબંધ બંધ, એ પછી સંબંધ ના આધારે ચાલુ. લીનાબેન કે છે કે આ સામાયિક કરીએ તો દાદા ભગવાન ના સિંધ જયકારો એટલું જ બોલાનું, નૌકાર બોલીને કે બીજું કઈ રીતે ના થાય? નૌકાર બોલીને કરવો તો થાય એનો હતો નહીં, પણ આ જો કરે તો બહુ ઉત્તમ છે. નૌકાર બોલે તો સારું છે, પણ નવકાર સમજવું અઘરું અઘરું છે. બોલીએ કોણ પૂછે છે? લીનાબેન. હા, લીનાબેન એમ પૂછે છે કે આ દાદા ભગવાન ના અસીમ જયકારો એમ બોલીને સમય કરવો એ સારું છે, એનું શું કારણ? એ આ દાદા ભગવાન આ દેખાય છે નહી, દાદા ભગવાન મૂળ છે, જે 14 ગણો નાથ છે ભાઈ પ્રગટ થયેલો છે તેનું નામ દેવાનું છે, એટલે એની વાત જ જુદી. હાજરી માં હાજર છે આજે આ મંદિર માં, આજે બોલીએ એનો ફોટો હરજી કહ્યું કે આ દિસ ઇઝ અ કેશ બેંક, તરત જ ફળ આપનારી, તરત જ ફળ આપનારી વસ્તુ. કેટલાક બહારના માણસો દસ શબ્દ બોલે છે, દસ જ રા બહારના માણસો, મને અનુભવ થઈ ગયો, આપતાનો અનુભવ થઈ ગયો. ડાકોર માં ન થયું, પોતે પેલો સમજે ક્યાંય પણ માર્કેટ મટીરિયલ છે તો એમાં સ્વાદ ના આવે, હા અલૌકિક વસ્તુ છે ત્યારે સ્વાદ આવે, આ તો અલૌકિક એમ સમજે ત્યારે. હિલામેન કહે છે કે બુદ્ધિ થી સમજાય માવી ની ભગવાન ના રૂબરૂ માં જ આપડે કહીએ કે ભાવી ભગવાન રાખીને જઈ જાય, જે ફળ મળે છે એવું ફળ મળે, અને આ તો અલૌકિક વસ્તુ. બ્રાહ્મણ હતો, ડાકોર નો બ્રાહ્મણ હતો, તે 8 વખત બોલ્યો, ડાકોર નો બ્રાહ્મણ હતો, પ્રોફેસર હતો, 7 વખત બોલ્યો, અનુભવ થઈ ગયો, અનુભવ થઈ ગયો.